શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 56મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, શ્રી કૃષ્ણ ભગવાન સિવાય સર્વે પદાર્થોમાંથી સર્વ પ્રકારે રુચિ છોડીને વર્તતા ભગવાન શ્રીહરિને કોઈ પુરુષ ધર્મ, જ્ઞાન, યોગ આદિકના પ્રશ્નો પૂછે તે બહુ ગમતું, તેની ઉપર તેમને બહુ પ્રીતિ થતી. તે સમયે શ્રીહરિની સેવામાં સદાય તત્પર એવા શતાનંદ સ્વામી એક વખત શ્રીહરિની ચરણ સેવા કરતા પાસે બેઠા હતા. તે સમયે શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે જ શતાનંદ સ્વામીને કહ્યું કે હે મુનિ, જો તમને કંઈ પૂછવાની ઈચ્છા હોય તો અત્યારે પૂછો, તેનો ઉત્તર અમે અત્યારે જ આપીશું. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી ઉદાર બુદ્ધિવાળા શતાનંદ સ્વામી અત્યંત રાજી થઈ બંને હાથ જોડી નમસ્કાર કરી પૂછવા લાગ્યા, હે સ્વામીન, હું સર્વજ્ઞ અને યોગીજનોને પણ સેવવા યોગ્ય એવા આપની પાસેથી અષ્ટાંગ યોગ તત્વપૂર્વક જાણવા ઈચ્છું છું. તમારી કૃપાથી મેં તો યોગીઓને પણ દુર્લભ એવી સમાધિની સિદ્ધિ સાધન સંપત્તિ વિના પ્રાપ્ત કરેલી છે, છતાં પણ સમાધિરૂપ અંગીના લક્ષણો સાથે યોગના અન્ય સર્વે અંગોના લક્ષણો શાસ્ત્રને અનુસારે જાણવા ઈચ્છું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈને મહામતી શતાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે હે મુનિ, તમે યોગ સંબંધી પ્રશ્ન મને પૂછી રહ્યા છો તેના પરથી જણાય છે કે તમારી બુદ્ધિ અતિશય ઉત્તમ છે. પોતે ઈચ્છેલા ભગવાનની અખંડ સ્મૃતિરૂપ અર્થને સિદ્ધ કરી આપનાર આ અષ્ટાંગ યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી, કારણ કે યોગ વિના સાધુઓને મનનો નિગ્રહ કરવો અતિશય દુષ્કર છે. ભક્તિ અને જ્ઞાન પણ યોગથી જ સિદ્ધ થાય છે. હે મુનિ, પ્રથમ હિરણ્યગર્ભ મુનિએ યોગશાસ્ત્રની પ્રવૃત્તિ કરી છે. એ યોગશાસ્ત્રનું શેષ નારાયણે પતંજલિ રૂપે આ પૃથ્વી પર પ્રગટ થઈ વિસ્તારથી વર્ણન કરેલું છે. એ યોગશાસ્ત્રનો માત્ર સાર ગ્રહણ કરી અમે તમને અંગે સહિત યોગનું લક્ષણ કહીએ છીએ. હે મુનિ, શ્રીકૃષ્ણ ભગવાનને વિશે મનની અખંડ એકાગ્રતા એ યોગનું લક્ષણ છે એમ તમે જાણો. જેવી રીતે સુવર્ણાદિક ધાતુમાં રહેલા સર્વે દોષ પ્રદીપ્ત અગ્નિથી નાશ પામે છે, તેમ મનમાં રહેલા માયિક વિષય ભોગની વાસનારૂપ દોષ પણ સમાધિ યોગથી નાશ પામે છે. તેથી તે દોષોના નાશને માટે શ્રીકૃષ્ણ ભગવાનના અતિ ઉત્સાહી ભક્તે તત્કાળ સમાધિ યોગનો અભ્યાસ કરવો જોઈએ. અંગે સહિત સમાધિ યોગની સિદ્ધિને ઈચ્છતા પુરુષે સમગ્ર યોગકળાના નિધિ એવા ગુરુને ભક્તિથી નિષ્કપટ ભાવે શરણે જવો અને તેની અનુવૃત્તિમાં રહી સેવા દ્વારા તેમને પ્રસન્ન કરવા, પછી તેમણે બતાવેલા માર્ગ અનુસાર યોગનો અભ્યાસ કરવો. તેમાં યોગ સાધનાર પુરુષે રેતી, કાંકરા, ચોર, મચ્છર આદિના ઉપદ્રવે રહિત અને મનને અનુકૂળ એવા પ્રદેશમાં નિવાસ કરવો, જે સ્થળમાં અન્નાદિક વડે પોતાની સેવા કરનારને પણ અનુકૂળ થાય, વળી જે સ્થાનમાં ઠંડી, પવન, માખો કે મચ્છરનો ઉપદ્રવ ન હોય, વળી જે સ્થાનમાં પોતાને યોગ્ય જળાશય હોય તેવા સ્થાનમાં રહીને ચિંતા મુક્ત થઈ ભક્તે યોગનો અભ્યાસ કરવો. પરંતુ નદી કે કૂવાને કાંઠે, ભયવાળા સ્થાને, શ્મશાનવાળા સ્થાને કે જ્યાં અતિશય કોલાહલ થતો હોય તેવા સ્થાને, જળ કે અગ્નિની સમીપમાં, પુરાતની ગૌશાળામાં, ચોવાટામાં, અપવિત્ર અને દુર્ગંધવાળી ભૂમિમાં, સૂકા પાંદડાના પુંજવાળા પ્રદેશમાં કે જ્યાં ઘણાક મનુષ્યો હોય તેવા પ્રદેશમાં યોગનો અભ્યાસ કરવો નહીં, વળી યોગની સાધના કરનાર પુરુષે યોગમાં અંતરાય કરે તેવા મનુષ્યોનો સંગ કરવો નહીં, તેમજ બહુ ભાષણ, બહુ ભોજન, અતિ પરિશ્રમ, અતિ રસાસ્વાદ અને ક્રોધ આટલાનો હંમેશા ત્યાગ કરવો. યોગ સાધનારે ઉદરના બે ભાગ અન્નથી અને એક ભાગ જળથી પૂરવો અને એક ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો, આ પ્રમાણે મિતાહારી થવું, વળી જવ, ચોખા અને ઘઉંને ગાયના દૂધ કે ઘી સાથે મિશ્ર કરીને જમવા, આ યોગ જ્યારે પૂર્ણ સિદ્ધ થાય પછીથી જવ, ચોખા આદિકનો જમવાનો નિયમ નથી. યોગની સાધના કરનાર પુરુષે મદ્ય અને માંસના સંસર્ગનો સર્વ પ્રકારે ત્યાગ રાખવો. ભાંગ, ગાંજો, અફીણ, તમાકુ અને દુર્ગંધ કરતી વસ્તુનો પણ સર્વ પ્રકારે ત્યાગ કરવો. યોગાભ્યાસ કરનાર સાધકે દહીં, છાશ અને આંબલીનું ભક્ષણ ન કરવું. અડદ, કળથી, વૃંતાક આદિના શાક, કડવા પદાર્થો, મીઠું મરચું, હિંગ ઇત્યાદિકનો ત્યાગ કરવો, તેમજ અતિ ગરમ અને અતિ ઠંડા પદાર્થો અને પોતે જાણતો ન હોય તેવા પદાર્થોનું પણ ભક્ષણ કરવું નહીં. યોગના સાધકે નિરંતર ઉત્સાહવાન થવો, શિથિલતાનો ત્યાગ કરી દેવો અને સ્ત્રી પ્રસંગનો તો સર્વ પ્રકારે ત્યાગ કરવો. હે મુનિ, તે યોગના સાધક પુરુષે સ્ત્રી લંપટ, પાપ બુદ્ધિવાળા, જુગારી અને બીજાને છેતરનારા પુરુષનો પણ સર્વ પ્રકારે ત્યાગ કરવો. જો આવા પુરુષનો સંગ થાય તો પરિપક્વ યોગ સિદ્ધિને પામેલો યોગી પુરુષ પણ યોગ ભ્રષ્ટ થાય છે તો પછી સાધન દશાવાળાની તો શી વાત કરવી, એ તો ભ્રષ્ટ થાય જ. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ યોગ સાધનમાં યોગ્ય સ્થળ અને આહારાદિકનું નિરૂપણ કર્યું એ નામે 56મો અધ્યાય પૂર્ણ થયો.